ગેંબર મહામાયા દેવી દેવદહનુ અરટયન ગમને નવતી લુંબિની સલ્લુયને સલ્લત જત વેત અત દિગુ કલ મોહતે બિહિવિય એ પિંવત કુમર આ રંગ મેનિકક સે આ ઉપંગમન એવિદગિયા પિયવર સતક પાય એબુ એબુ તન પીપુના પિયુમ સતક ગોલુવન ગેયુવાલુ વિહિરન એસુવાલુ લવન જલય અતિ સુમધુર ભુવાલુ ઇરહદ એકવર પાયા